શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 19 સૂર્યદેવની સ્તુતિ તથા તેમના અષ્ટોત્તર શતમ નામોનું વર્ણન. મુનિઓએ કહ્યું, હે ભગવાન, તમે ફરી અમને સૂર્યદેવ સંબંધી કથા સંભળાવો. બ્રહ્માજી બોલ્યા, સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓ નષ્ટ થઈ ગયા પછી જ્યારે સમસ્ત લોક અંધકારમાં વિલીન થઈ ગયા હતા, તે સમયે સર્વપ્રથમ પ્રકૃતિથી ગુણોનો હેતુભૂત સમષ્ટિ બુદ્ધિ મહતત્વનો આવિર્ભાવ થયો. તે બુદ્ધિથી પંચ મહાભૂતોનો પ્રવર્તક અહંકાર પ્રગટ થયો. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂત થયા. ત્યાર પછી એક અંડ ઉત્પન્ન થયું. તેમાં આ સાત લોક પ્રતિષ્ઠિત હતા. સાત દ્વીપો અને સમુદ્રો સહિત પૃથ્વી પણ તેમાં જ હતી. તેમાં જ હું વિષ્ણુ અને મહાદેવજી પણ હતા. ત્યાં સૌ કોઈ તમોગુણથી અભિભૂત અને વિમૂઢ હતા અને પરમેશ્વરનું ધ્યાન કરતા હતા. ત્યાર પછી અંધકારને દૂર કરનારા એક તેજસ્વી દેવતા પ્રગટ થયા. ત્યારે અમે સૌએ ધ્યાન દ્વારા જાણ્યું કે આ ભગવાન સૂર્ય છે. તે પરમાત્માને જાણીને અમે દિવ્ય સ્તુતિઓ દ્વારા તેમની સ્તુતિ શરૂ કરી. હે ભગવાન, તમે આદિદેવ છો. ઐશ્વર્ય સંપન્ન હોવાના કારણે તમે દેવતાઓના ઈશ્વર છો. સંપૂર્ણ ભૂતોના આદિ કરતા પણ તમે જ છો. તમે જ દેવાધિદેવ દિવાકર છો. સંપૂર્ણ ભૂતો, દેવતાઓ, ગંધર્વો, રાક્ષસો, મુનિઓ, કિન્નરો, સિદ્ધો, નાગો તથા પક્ષીઓનું જીવન તમારાથી જ ચાલે છે. તમે જ બ્રહ્મા, તમે જ મહાદેવ, તમે જ વિષ્ણુ, તમે જ પ્રજાપતિ તથા તમે જ વાયુ, ઇન્દ્ર, સોમ, વિવસ્વાન અને વરુણ છો. તમે જ કાળ છો. સૃષ્ટિના કર્તા, ધરતા, સંહર્તા અને પ્રભુ પણ તમે જ છો. નદી, સમુદ્ર, પર્વત, વીજળી, ઇન્દ્રધનુષ્ય, પ્રલય, સૃષ્ટિ, વ્યક્ત, અવ્યક્ત અને સનાતન પુરુષ પણ તમે જ છો. સાક્ષાત પરમેશ્વર તમે જ છો. તમારા હાથ અને પગ બધી બાજુ છે. નેત્ર, મસ્તક અને મુખ પણ બધી બાજુ છે. તમારા હજારો કિરણો, હજારો મુખ, હજારો ચરણ અને હજારો નેત્ર છે. તમે સંપૂર્ણ ભૂતોના આદિ કારણ છો. ભૂહુ ભુવઃ સ્વઃ મહ જનઃ તપઃ અને સત્ય આ બધા તમારા જ સ્વરૂપ છે. તમારું જે સ્વરૂપ, જે અત્યંત તેજસ્વી, સર્વનું પ્રકાશક, દિવ્ય, સગળા લોકને પ્રકાશિત કરનારું અને દેવેશ્વર દ્વારા પણ કઠણાઈથી જોઈ શકવા યોગ્ય છે, તેને અમારા નમસ્કાર છે. દેવતા અને સિદ્ધ જેનું સેવન કરે છે, ભૃગુ, અત્રિ, પુલહ વગેરે મહર્ષિઓ જેની સ્તુતિમાં સંલગ્ન રહે છે તથા જે અત્યંત અવ્યક્ત છે, તમારા તે સ્વરૂપને અમારા પ્રણામ છે. બધા દેવતાઓમાં શ્રેષ્ઠ તમારું જે રૂપ વેદવેતા પુરુષો દ્વારા જાણવા યોગ્ય, નિત્ય અને સર્વ જ્ઞાન સંપન્ન છે, તેને અમારા નમસ્કાર છે. તમારું જે સ્વરૂપ આ વિશ્વનું સર્જન કરનારું, વિશ્વમય અગ્નિ અને દેવતાઓ દ્વારા પૂજિત, આખા વિશ્વમાં વ્યાપક અને અચિંત્ય છે, તેને અમારા પ્રણામ છે. તમારું જે રૂપ યજ્ઞ, વેદ, લોક તથા દ્યુલોકથી પર પરમાત્મા નામે વિખ્યાત છે, તેને અમારા નમસ્કાર છે. જે અવિજ્ઞે, અલક્ષ્ય, અચિંત્ય, અવ્યય, અનાદિ અને અનંત છે, તમારા તે સ્વરૂપને અમારા પ્રણામ છે. હે પ્રભુ, તમે કારણના પણ કારણ છો, તમને વારંવાર નમસ્કાર છે. પાપોથી મુક્તિ કરાવનારા તમને પ્રણામ છે, પ્રણામ છે. તમે દૈત્યોને પીડા આપનારા અને રોગોથી છુટકારો અપાવનારા છો, તમને અનેક વાર નમસ્કાર છે. તમે સૌને વરદાન, સુખ, ધન અને ઉત્તમ બુદ્ધિ આપનારા છો, તમને વારંવાર પ્રણામ છે. આદિ દેવો અસિ, દેવાનામે ઐશ્વર્યાચ તમીશ્વરઃ, આદિ કર્તાસી ભૂતાનામ દેવ દેવો દિવાકરઃ, જીવનઃ સર્વભૂતાનામ દેવ ગંધર્વ રક્ષાસામ, મુનિ કિન્નર સિદ્ધાનામ તથેવ ઉરગ પક્ષિણામ, ત્વં બ્રહ્મા, ત્વં મહાદેવસ્ત્વં વિષ્ણુ, ત્વં પ્રજાપતિઃ, વાયુર ઇન્દ્રસ્વ સોમસ્વ વિવસ્વાન વરુણસ્તથા, ત્વં કાલઃ સૃષ્ટિકર્તા ચ હર્તા ભર્તા તથા પ્રભુ, સરિતઃ સાગરાઃ શૈલાઃ, વિદ્યુદ इंद्रधनुषे च प्रलय प्रभवश्व प्रभव ईश्व व्यक्त व्यक्त सनातन ईश्वरात् पर तत् परतो विद्या विद्यायाः परत शिव शिवात् परतरो देवस्त्वमेव परमेश्वरः सर्वतः पाणी पादांत सर्वतो अक्षिरो शिरो मुखः सहस्त्राशुः सहस्त्राश्यः सहस्रचरणे क्षणः भूतादि भूर्भुवः स्वः भूर्भुवः स्वस्वः मह सत्यं तपो जनः प्रदीप्तं दीपनं दिव्यं सर्वलोक प्रकाशकं दुर्निरीक्षः सुरेन्द्राणां यद्रूपं तस्य ते नमः सुरसिद्ध गणेर जृष्टः भ्रुव त्रिपुल दा त्रिपुलाहादिभिः स्तुतं परमं व्यक्तं यद्रूपं तस्य ते नमः वेद्यं वेद विद्या विदां नित्यं सर्वज्ञान समन्वितं सर्वदेवादि देवस्य यद्रूपं तस्य ते नमः विश्वकृद्विश्वभूतं च वैश्वानरसुरार्चितं विश्वस्थितं चिन्त्यं च यद्रूपं तस्य ते नमः परं यज्ञात् परं वेदात् परं लोकात् परं दिवः परमात्मेय विख्यातं यद्रूपं तस्य ते नमः अविज्ञेयमनालक्ष्यं ध्यानगतं व्ययं अनादि निधनं चैव यद्रूपं तस्य ते नमः नमो नमः कारण कारणाय नमो नमः पाप विमोचनाय नमो नमस्ते द्विजातिर्दानाय नमो नमः रोग विमोचनाय नमो नमः सर्ववर प्रदाय नमो नमः सर्व सुख प्रदाय नमो नमः सर्व धन प्रदाय नमो नमः सर्व मति प्रदाय 33 अध्याय 9 થી 23 શ્લોક સંખ્યા આ પ્રમાણે સ્તુતિ કરવાથી તેજોમય રૂપ ધારણ કરનારા ભગવાન ભાસ્કરે કલ્યાણમય વાણીમાં કહ્યું તમને સૌને ક્યું વરદાન આપવામાં આવે દેવતાઓએ કહ્યું હે પ્રભુ તમારું રૂપ અત્યંત તેજોમય છે આનો તાપ અસહ્ય છે તેથી જગતના હિત માટે આ તાપ સૌને સહવા યોગ્ય થઈ જાય ત્યારે એવમ અસ્તુ કહીને આદિ કરતા ભગવાન સૂર્ય સકળ લોકનું કાર્ય સિદ્ધ કરવા માટે સમયે સમયે ગરમી ઠંડી અને વર્ષા કરવા લાગ્યા ત્યાર પછી જ્ઞાની યોગી ધ્યાની તથા અન્ય મોક્ષાર્થી જનો પોતાના હૃદય મંદિરમાં સ્થિત ભગવાન સૂર્યનું ધ્યાન કરવા લાગ્યા સમસ્ત શુભ લક્ષણોથી રહિત અથવા સગળા પાતકોથી યુક્ત જ ભલે કેમ ન હોય ભગવાન સૂર્યનું શરણ લેવાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે અગ્નિહોત્ર વેદ તથા વધારે દક્ષિણાવાળા યજ્ઞ ભગવાન સૂર્યની ભક્તિ અને નમસ્કારના 16મા અંશને બરાબર થઈ શકતા નથી ભગવાન સૂર્ય તીર્થોમાં સર્વોત્તમ તીર્થ મંગલોમાં પરમ મંગલમય તથા પવિત્રમાં પરમ પવિત્ર છે તેથી વિદ્વાન પુરુષો તેમનું શરણ લે છે જેઓ ઇન્દ્ર વગેરે દ્વારા પ્રશંસિત સૂર્યદેવને નમસ્કાર કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં જાય છે મુનિઓએ કહ્યું હે બ્રહ્મન અમારા મનમાં ઘણા સમયથી એવી ઈચ્છા થઈ રહી છે કે ભગવાન સૂર્યના 108 નામોનું વર્ણન સાંભળીએ તમે તે નામો જણાવવાની કૃપા કરો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ ભગવાન ભાસ્કરના પરમ ગોપનીય 108 નામ જે સ્વર્ગ અને મોક્ષ આપનારા છે હું તમને કહું છું સાંભળો ઓમ સૂર્ય આર્યમા ભગ ત્વષ્ટા પુષા એટલે પોષક અર્ક સવિતા રવિ ગભસ્તિમાન એટલે કિરણોવાળા અજ અજન્મા કાલ મૃત્યુ ધાતા એટલે ધારણ કરનારા પ્રભાકર પ્રકાશનો ભંડાર પૃથ્વી આપ એટલે કે જળ તેજ ખ એટલે આકાશ વાયુ પરાયણ શરણ આપનારા સોમ બૃહસ્પતિ શુક્ર બુધ અંગારક એટલે કે મંગળ ઇન્દ્ર વિવસ્વાન દીપ્તાંશુ એટલે કે પ્રજ્વલિત કિરણોવાળા શુચિ એટલે કે પવિત્ર શૌર્ય એટલે સૂર્યપુત્ર મનુ શનેશ્વર બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સ્કંદ એટલે કાર્તિકેય વૈશ્રવણ એટલે કુબેર યમ વૈદ્યુત એટલે વીજળીમાં રહેનારા અગ્નિ જઠરાગ્નિ ઇંધન એટલે ઈંધણમાં રહેનારા અગ્નિ તેજપતિ ધર્મધ્વજ વેદકર્તા વેદાંગ વેદવાહન કૃત એટલે સત્યુગ ત્રેતા દ્વાપર કલી સર્વામરાશ્રય कला, काष्ठा, मुहूर्त, क्षपा एटले रात्रि, याम एटले प्रहर, क्षण, संवत्सरकर अस्वस्थ, कालचक्र, विभावसु एटले अग्नि, पुरुष शाश्वत, योगी व्यक्ता अव्यक्त, सनातन कालाध्यक्ष प्रजाध्यक्ष, विश्वकर्मा तमोनुद एटले के अंधकार ने दूर करनारा, वरुण सागर अंश, जिमुत एटले मेघ, जीवन अरिहा एटले शत्रुओं नाश करनारा, भूताश्रय भूतपति, सर्वलोक नमस्कृत, स्रष्टा समर्थक एटले प्रलयकालीन अग्नि, सर्वादी अलोलुप निर्लोभ, अलोलुप एटले निर्लोभ, अनंत कपिल भानु, कामद एटले कामनाओं ने पूर्ण करनारा, सर्वतोमुख एटले बधी बाजु मुखवाला, जय विशाल वरद सर्वभूत निसेवित, मन सुपर्ण एटले गरुड़, भूतादि शीघ्र एटले शीघ्र चारनारा, प्राणधाराण धन्वंतरी धूमकेतु आदिदेव अदितिपुत्र, द्वादशात्मा एटले बार स्वरूपवाला, रवि दक्ष, पिता माता पितामह, स्वर्गद्वार प्रजाद्वार मोक्षद्वार, त्रिविष्टप एटले स्वर्ग, देहकर्ता प्रशांतात्मा विश्वात्मा, विश्वतोमुख चरा चरात्मा सूक्षात्मा, मैत्रेय तथा करुणान्वित एटले के दयालु, जेने संस्कृत में आ प्रमाण छे, ओम सूर्य अर्यमा भगत्वस्त्वता पुषार्कम पुषार्कः सविता रविः गभस्ति मानजः कालो मृत्युर्धाता प्रभाकरः पृथिव्यापश्व तेजस्वखम वायुस्वपरायणम सोमो बृहस्पतिः शुक्रो बुद्धोस्व अंगारक एव च इंद्रो विवस्वानादि सप्ताशु शुचिः शौरिः शनीश्वरः ब्रह्मा विष्णुस्व रुद्रस्व स्कंदो वैष्णवो यमः वेद्युत्रो जठराश्वग्नि रे अंध अंस्तेजसाम पतिः धर्मध्वजो वेदकर्ता वेदांगो वेदवाहनः कृतं त्रेत्रा द्वापरस्व कलिं कलिः सर्वा सर्वाम अराश्रयः कला काष्ठा मुहूर्ताश्व क्षपा याम यम अस्तथा क्षणाः समत्सर करो अस्वस्थ कालचक्रो विभावसु पुरुषः शाश्वतो योगी व्यक्ता व्यक्त सनातनः कालाध्यक्ष कालाध्यक्ष प्रजाध्यक्षो विश्वकर्मा तमोनुदः वरुणः सांगरो अश्वस्व जीमुतो जीवनो अरिहा भूताश्रयो भूतपतिः सर्वलोक नमस्कृतः त्रष्टा संवर्तको विहनी सर्वस्याल शादि रलो लुपः अनंतः कपिलो भानुः कामदः सर्वतो मुखः जयो विशालो वरदः सर्वभूत निषेवितः मनः सुपर्णो भूतादिः शीघ्रगः प्राणधारणः धन्वन्तरी दुर्मकेतुर् आदिदेवो अदितेः सुतः द्वादशात्मा रवि दर्क्षः पिता माता पितामह स्वर्गद्वारं प्रजाद्वारं मोक्षद्वारं त्रिविष्टपम् देहकर्ता प्रशांतात्मा विश्वात्मा विश्वतो मुखः चराचरात्मा सूक्ष्मात्मा मैत्रेय करुणान्वितः 33 अध्याय 34 થી 45 શ્લોક સંખ્યા આમિત તેજસ્વી તથા કીર્તન કરવા યોગ્ય ભગવાન સૂર્યના 108 સુંદર નામ મે કહ્યા જે મનુષ્ય દેવ શ્રેષ્ઠ ભગવાન સૂર્યના આ સ્તોત્રનું શુદ્ધ તથા એકાગ્ર ચિત્તે કીર્તન કરે છે તે શોકરૂપી દાવાનળના સમુદ્રમાંથી મુક્ત થઈ જાય છે અને મનોવાંછિત ભોગોને પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.